શ્રીમદ દેવી ભાગવત સ્કંદ 11મો અધ્યાય 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ભૂત શુદ્ધિ ભસ્મ મહાત્મય તથા પ્રાતઃ સંધ્યાનું વર્ણન. ભગવાન નારાયણ કહે છે, મહામુનિ, હવે ભૂત શુદ્ધિનો પ્રકાર કહું છું. પહેલા એવું ચિંતન કરવું, દેવી કુંડલીની મૂલાધારથી સુષુમણા માર્ગે બ્રહ્મરંધ્ર સુધી પહોંચે છે. ત્યાર પછી સાધકે સોહમ સો અહમ આમંત્રણથી જીવને બ્રહ્મમાં જોડી દઈ પોતાના શરીરમાં પગથી માંડીને ઘૂંટણો સુધીનો ભાગ પૃથ્વીનું સ્થાન છે એવી ભાવના કરવી. આ પૃથ્વીનું સ્થાન ચાર ખૂણાવાળું છે, વજ્રના ચિહ્નથી યુક્ત છે અને પિત્તવર્ણ છે. તેમાં લમ બીજ અંકિત છે. ઘૂંટણોથી માંડીને નાભી સુધીના ભાગને જળનું સ્થાન માનીને એવી ભાવના કરવી કે આની આકૃતિ અર્ધચંદ્ર જેવી છે. તેમાં બે કમળ ચિહ્ન અંકિત છે, તેનો શુક્લવર્ણ છે. આ જળમંડળ બમ આ બીજ મંત્રથી અંકિત છે. નાભીથી લઈને કંઠ ગળા સુધીના ભાગમાં ત્રિકોણાકાર અગ્નિમંડળની ભાવના કરવી, તેનો વર્ણ લાલ છે. તેમાં સ્વસ્તિક ચિહ્ન છે અને તે રમ બીજ યુક્ત છે. આવું ચિંતન કરવું. હૃદયથી ઉપર ભ્રુકુટીના મધ્યભાગ સુધી વાયુમંડળ છે, તેનો વર્ણ ધૂમ્ર છે. તેની આકૃતિ ષટકોણ છે અને તે 6 બિંદુઓથી અંકિત અને યમ બીજથી અંકિત છે એવી ભાવના કરવી. ભ્રુકુટીના મધ્યભાગથી લઈને બ્રહ્મરંધ્ર સુધીનો ભાગ આકાશમંડળ છે અને તેની આકૃતિ ગોળ છે, તેનો રંગ સફેદ છે. તેમાં અહમ બીજ અંકિત છે એવું ધ્યાન કરવું. આ પ્રમાણે ચિંતન કર્યા પછી પ્રત્યેક 5 મહાભૂતોમાંથી ભૂતનો એક બીજામાં લય કરવો. પૃથ્વીનો જળમાં જળનો, અગ્નિમાં અગ્નિનો, વાયુમાં વાયુનો, આકાશમાં આકાશનો, અહંકારમાં અહંકારનો, મહતત્વમાં અને મહતત્વનો પ્રકૃતિમાં લય કરવો. આ પ્રકૃતિથી જ અપર બ્રહ્મ અર્થાત માયા કહેવાય છે, તેનો પરમાત્મામાં લય કરવો. આ પ્રમાણે પરમ જ્ઞાનથી સંપન્ન થઈ અનાદિ જન્મોના સંચિત પાપરૂપ પુરુષનું ચિંતન કરવું. તે ડાબી કુખે બેઠો છે, આંગૂઠા જેટલા આકારનો તે પાપ પુરુષ કૃષ્ણ વર્ણનો છે. બ્રહ્મહત્યા તેનો શિરોભાગ છે, સોનાની ચોરી તેની બે ભુજાઓ છે, શુરાપાન તેનું હૃદય છે, ગુરુતલ્પ ગુરુપત્ની ગામી જ તેનો કટિભાગ છે, પાપ અને પાપીઓનો સંસર્ગ જ તેના બે ચરણો છે, ઉપપાતક તેનું મસ્તક છે, તેણે પોતાના હાથમાં ઢાલ તલવાર રાખેલા છે, તેના શરીરનો રંગ કાળો છે. આવા તે દુસ્સહ પાપ પુરુષનું મુખ નીચે તરફ છે. આવું ચિંતન કરવું. ત્યાર પછી વાયુ બીજ યમનું સ્મરણ કરતા પૂરક પ્રાણ પ્રાણાયામથી વાયુ શ્વાસ ભરીને એ પાપ પુરુષનું શરીરને સૂકવી નાખવું. પછી રમ અગ્નિ બીજ દ્વારા અગ્નિ પ્રગટ કરીને પોતાના શરીરથી યુક્ત તે પાપ પુરુષને ભસ્મ કરી દેવો. ત્યાર પછી બુદ્ધિમાન પુરુષે એવું ચિંતન કરવું કે કુંભકના જપથી આ પાપ પુરુષ ભસ્મ થઈ ગયો છે. હવે પુરુષના બળી ગયેલા શરીર નહીં, ભસ્મ તે વાયુ બીજ યમના જપથી રેચક પ્રાણાયામ દ્વારા બહાર કાઢી નાખે. ત્યાર પછી પોતાના શરીરથી ઉત્પન્ન થયેલ ભસ્મને સુધા બીજ વમનું ઉચ્ચારણ કરીને પ્રગટ થયેલ અમૃત છે તેનાથી ભીંજવી, પછી ભૂ એટલે કે પૃથ્વી બીજ લમથી તેને એકત્ર કરીને તેને સોનાના ઈંડા જેવું બનાવવું. ત્યાર પછી આકાશ બીજ હમ ઉચ્ચાર કરતા મનુષ્ય મસ્તકથી માંડીને પગ સુધીના અંગોની કલ્પના કરવી. ફરીથી આકાશાદી 5 ભૂતોની પોતાના ચિત્તમાં કલ્પના કરવી. સોહમ મંત્રથી પોતાના હૃદય કમળ પર આત્માને બિરાજમાન કરવું. ત્યાર પછી જે કુંડલિનીથી જીવ બ્રહ્મમાં જોડાયો છે તે કુંડલિનીને તથા પરમાત્માના સંસર્ગથી સુધામય જીવને હૃદયરૂપી કમળ પર સ્થાપિત કરીને મૂલાધારમાં બિરાજનારા દેવી કુંડલિનીનું ધ્યાન કરવું. લાલ રંગનો એક સમુદ્ર છે, તેમાં એક નૌકા છે, તેના પર એક કમળ ખીલ્યું છે. તે કમળ પર આ દેવી બિરાજેલા છે. તે દેવીએ પોતાના છ હાથોમાં ત્રિશુળ, ઇક્ષુધનુષ્ય, રત્નમય પાસ, અંકુશ, પાંચ બાણ અને લોહીથી ભરેલું ખપ્પર ધારણ કરેલું છે. ત્રણ નેત્રોથી તે શોભી રહ્યા છે. મોટા મોટો સ્તન પ્રદેશ તથા સુંદર નિતંબોથી એ સંપન્ન છે. આવી પ્રાણ શક્તિ સ્વરૂપા જગવતી કુંડલીની અમને સુખ આપનારા થાઓ. આ પ્રમાણે પરમાત્મા સ્વરૂપિણી પ્રાણ શક્તિ કુંડલીની નું ધ્યાન કર્યા પછી બધા કાર્યમાં અધિકાર પ્રાપ્ત કરવા માટે ભસ્મ ધારણ કરવી, વિભૂતિ એટલે કે ભસ્મ ધારણ કરવાનું મોટું ફળ છે. ત્યાર પછી ભગવાન નારાયણે શિરોવ્રત, ભસ્મ મહાત્મય, ભસ્મ ભેદ, ભસ્મ ધારણ વિધિ, ભસ્મ ધારણ વિધિ, ભસ્મ મહાત્મયનું ખૂબ વિસ્તારથી વર્તન કરીને, ખૂબ વિસ્તારથી વર્ણન કરીને ત્રિપુંડનો મહિમા કહ્યો છે. ત્યાર પછી ઉર્ધ્વપુંડ ધારણનો વિધિ અને મહિમા કહેતા છેવટે તેમણે કહ્યું કે નારદ, ભસ્મ ધારણ કરવાનું વિસ્તૃત મહાત્મય મેં તમને કહ્યું. હવે સંધ્યોપાસનાના શ્રેષ્ઠ પુણ્યનો પ્રસંગ સાંભળો. હે નિષ્પાપ, પ્રથમ પ્રાતઃ સંધ્યોપાસનાનો વિધિ કહું છું. પ્રાતઃ કાળ સંધ્યા તારાઓ દેખાતા હોય ત્યારે મધ્યાહન સંધ્યા સૂર્ય મધ્યાકાશમાં હોય ત્યારે અને સાયમ સંધ્યા સૂર્ય પશ્ચિમ દિશામાં જાય ત્યારે કરવાનું વિધાન છે. આ પ્રમાણે ત્રિકાળ સંધ્યા દરરોજ કરવી જોઈએ. દેવર્ષિ સતમ સૂર્યોદયથી પહેલા તારા દેખાતા હોય તે પ્રાતઃ સંધ્યાનો ઉત્તમ કાળ છે. તારાઓ દેખાતા બંધ થાય ત્યારથી માંડીને સૂર્યોદય સુધી મધ્યમ અને સૂર્યોદય પછી અધમ કાળ છે. આમ ત્રણ પ્રકારની પ્રાતઃ સંધ્યા છે. જ્યારે સૂર્ય દેખાતો હોય તે સમયે કરેલી સાયમ સંધ્યા ઉત્તમ, સૂર્યાસ્ત પછી તારાઓના ઉદય પહેલા કરેલી સાયમ સંધ્યા મધ્યમ અને તારાઓનો ઉદય થાય ત્યાર પછી કરેલી સાયમ સંધ્યા અધમ શ્રેણીની કહેવાય છે. સાયંકાલીન સંધ્યાના ત્રણ પ્રકાર છે. ઉત્તમા તારા કોપતે કોપેતા મધ્યમા લુપ્ત તારકા, અધમા સૂર્ય સહિતા પ્રાતઃ સંધ્યા ત્રિતા ત્રિધા મતા. ઉત્તમા સૂર્ય સહિતા મધ્યમાસ્તમિતે રવો, અધમા તાર કોપેતા સાયમ સંધ્યા ત્રિધા મતા. સ્કંદ 11મો અધ્યાય 16મો શ્લોક 4-5મો. બ્રાહ્મણ એક વૃક્ષ છે, તેના મૂળ આ સંધ્યાઓ છે. વેદ તેની શાખાઓ છે અને ધાર્મિક કૃત્ય તેના પાંદડા છે. તેથી પ્રયત્નપૂર્વક મૂળની રક્ષા કરવી જોઈએ. જો મૂળ જ કપાઈ ગયું તો ન વૃક્ષ રહેશે અને ન ડાળીઓ. વિપ્રો વૃક્ષો મૂળ કાન્યત્ર સંધ્યા વેદ શાખા ધર્મ કર્માણી પત્રમ તસ્માનુલમ યત નતો રક્ષણીયમ છિન્ને મૂલે નૈવ વૃક્ષો ન શાખા. સ્કંદ 11મો અધ્યાય 16મો શ્લોક 6. જેને સંધ્યાનું જ્ઞાન નથી અને જે સંધ્યા કરતો નથી તે બ્રાહ્મણ શુદ્ર જેવો છે. તે જીવતો હોવા છતાં મરેલો છે અને તે બીજા જન્મમાં કૂતરાની યોનિમાં જાય છે. તેથી બ્રાહ્મણે નિત્ય ઉત્તમ ઉત્તમ સંધ્યોપાસના કરવી જોઈએ. સંધ્યોપાસનાના અભાવમાં કોઈ પણ શુભ કાર્યમાં તેનો અધિકાર નથી. જ્યારે સૂર્ય ઉદય અને અસ્ત થાય તે ઘડીથી ત્રણ ત્રણ ઘડી સુધી સંધ્યોપાસના કરી શકાય છે. ત્યાર પછી સંધ્યા કરવાથી પાપ લાગે છે. ઉચિત સમય વીતી ગયા પછી સંધ્યા કરવામાં આવે તો અર્ધ ચાર વખત આપવું અથવા સંધ્યા કરતા પહેલા 108 વખત ગાયત્રી મંત્રનો જપ કરીને પછી સંધ્યા કરવી. એનું કારણ એ છે કે થોડા જ સમય વધારે થઈ ગયો હોત તો ચાર અર્ધી આપવાથી અને વધારે સમય વ્યતીત થઈ ગયો હોત તો 108 ગાયત્રી મંત્રના જપ કરવાથી પ્રાશ્ચિત થઈ જાય છે. જે સમયે જે કર્મ કરવાનું હોય તે સમયના અધીશ્વરી દેવી ગાયત્રી છે. તેથી સંધ્યોપાસના કરીને જ સમય પ્રમાણે કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ. ઘેર કરેલી સંધ્યા સાધારણ શ્રેણીની છે. ગૌશાળામાં કરેલી સંધ્યા મધ્યમ અને નદી કિનારે કરવામાં આવેલી સંધ્યા ઉત્તમ શ્રેણીની તથા મંદિરમાં કરેલી સંધ્યા ઉત્તમ ઉત્તમ છે. જે ગાયત્રી દેવીના ઉપાસકો છે તેમના માટે તો દેવીના સાનિધ્યમાં જ સંધ્યોપાસના કરવી જોઈએ. દેવીની સમક્ષ ત્રિકાળ સંધ્યા કરવાથી અનંત ગણું ફળ મળે છે. ગાયત્રી દેવી સિવાય બ્રાહ્મણોના બીજ બીજા કોઈ દેવતા નથી. બ્રાહ્મણો માટે વિષ્ણુ અને શિવની નિત્ય ઉપાસના પણ મહાદેવી ગાયત્રીની આરાધનાની બરાબર નથી, એવું શ્રુતિ વચન છે. દેવી ગાયત્રીની ઉપાસના સર્વ વેદોનો સાર છે. બ્રહ્માદિ દેવતાઓ પણ સંધ્યા કાળે ગાયત્રીનું ધ્યાન અને જપ કરે છે. વેદો દ્વારા તેમનો નિત્ય જપ થાય છે, તેથી તેમનું નામ વેદોપાસ્યા છે. દેવી ગાયત્રી જ વેદોની માતા અને આદિશક્તિ છે, તેથી આ દેવીની ઉપાસના પરમ આવશ્યક છે. નારદ, હવે સંધ્યાનો વિધિક્રમ કહું છું. કેશવાદી નામનું ઉચ્ચારણ કરીને આચમન પ્રાણાયામ કરીને સંધ્યોપાસનામાં પ્રવૃત્ત થવું. તે નામ આ પ્રમાણે છે: કેશવ, નારાયણ, માધવ, ગોવિંદ, વિષ્ણુ, મધુસૂદન, ત્રિવિક્રમ, વામન, શ્રીધર, ઋષિકેશ, પદ્મનાભ, દામોદર, શંકરસણ, વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, પુરુષોત્તમ, અધોક્ષજ, નારસિંહ, અચ્યુત, જનાર્દન, ઉપેન્દ્ર, હરિ અને શ્રીકૃષ્ણ. આ 24 નામોનો ઉચ્ચારણ કરતા પહેલા ઓમ અને છેલ્લે સ્વાહા અને નમઃ સાથે ઉચ્ચાર કરીને આચમન કરવું જોઈએ. ત્યાર પછી ઓમ કેશવાય નમઃ, ઓમ માધવાય નમઃ, ઓમ નારાયણાય નમઃ આ 3 નામ મંત્રોથી આચમન કરીને ઓમ ગોવિંદાય નમઃ, ઓમ માધવાય નમઃ આ 2 મંત્રોથી હાથ ધોવા. મધુસૂદન અને ત્રિવિક્રમ આ 2 નામોથી અંગૂઠાના મૂળ દ્વારા હોઠોને તથા વામન અને શ્રીધરના નામોથી મુખનું માર્જન કરવું. ઋષિકેશનો ઉચ્ચારણ કરીને ડાબા હાથનો, પદ્મનાભથી બંને પગનો, દામોદરથી મસ્તકનો, શંકરસણથી વચ્ચેની 3 આંગળીઓ દ્વારા મુખનો, વાસુદેવ અને પ્રદ્યુમ્નના 2 નામોથી અંગૂઠા અને તર્જની આંગળીઓથી બંને નાકના છિદ્રોનો, અનિરુદ્ધ અને પુરુષોત્તમ આ 2 નામોથી અંગૂઠો અને અનામિકા દ્વારા બંને નેત્રોનો, અક્ષુદ્ધય, અધોક્ષજ અને નારસિંહ બંને આ 2થી બંને કાનનો, અચ્યુતના ઉચ્ચારણથી કનિષ્ઠિકા અને અંગૂઠા દ્વારા નાભિનો, જનાર્દનથી હથેળી દ્વારા હૃદયનો, ઉપેન્દ્રથી માથાનો અને ઓમ હરયે નમઃ, ઓમ કૃષ્ણાય નમઃ આ 2 નામોથી જમણી અને ડાબી ભુજાનો સ્પર્શ કરવો. આ પ્રમાણે આ નામોથી પ્રત્યેક અંગોનો સ્પર્શનું વિધાન છે. વિવેકી પુરુષે જમણા હાથે આચમન કરતા તેનો ડાબો હાથ અડકાળી રાખો. પીવાનું જળ ત્યાં સુધી શુદ્ધ નથી ગણાતું જ્યાં સુધી ડાબા હાથનો સ્પર્શ થયો ન હોય. આચમન કરતી વખતે હાથની મુદ્રા ગાયના કાન જેવી થવી જોઈએ. 1 માસા 1 ગ્રામ જેટલું જળ પીવાનું વિધાન છે. જમણા હાથમાં અંગૂઠો અને તર્જની અલગ હોય અને બાકીની 3 આંગળીઓ જોડેલી હોય એ રીતે આચમન કરવાનું વિધાન છે. ત્યાર પછી પ્રાણાયામ કરવો જોઈએ. પ્રાણાયામ કરતી વખતે પહેલા પ્રણવ મંત્રનો ઉચ્ચારણ કરીને તુરીય પદ સાથે ગાયત્રીનું ઉચ્ચારણ કરવું. નાકના જમણા છિદ્રથી વાયુનું રેચન કરવું. ડાબા છિદ્રથી શ્વાસ અંદર ભરવું અને અંદર રોકી રાખવો. અને આ પદ્ધતિને વિદ્વાનો રેચક, પૂરક અને કુંભક પ્રાણાયામ કહે છે. શ્વાસને ખેંચતી વખતે જમણા નાકને અંગૂઠાથી દબાવી રાખવું. ત્યાર પછી કનિષ્ઠિકા અને નામિકા 2 આંગળીઓથી ડાબા નાકને બંધ કરવું. મધ્યમાં અને તર્જનીનો સ્પર્શ વર્જિત છે. બધા શાસ્ત્રોમાં સંયમશીલ યોગીઓ દ્વારા આ પ્રકારના રેચક, પૂરક અને કુંભક પ્રાણાયામનું વર્ણન છે. રેચક વાયુને બહાર કાઢે છે, પૂરક પૂરે છે અને જેનાથી તે વાયુની સમાન સ્થિતિ થાય છે તે કુંભક કહેવાય છે. પૂરક કરતી વખતે નીલકમલ દળ જેવા શ્યામ સુંદર ચતુર્ભુજ ભગવાન વિષ્ણુનું નાભિ પ્રદેશમાં ધ્યાન કરવું. કુંભક કરતી વખતે ભગવાનની નાભિથી પ્રગટ થયેલા કમલાસન પર બિરાજેલા અરુણ ગૌર મિશ્રિત વર્ણવાળા ચતુર્મુખ બ્રહ્માજીનું હૃદયમાં ધ્યાન કરવું. અને રેચક કરતી વખતે શુદ્ધ સ્ફટિક જેવા શ્વેત વર્ણ નિર્મળ પાપોનો સંહાર કરનારા મહાદેવજીનું લલાટમાં ધ્યાન કરો. પૂરક પ્રાણાયામથી ભગવાન વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત થાય છે. કુંભકથી બ્રહ્મપદ અને રેચકથી ત્રીજા શ્રેષ્ઠ શંકરના લોકની પ્રાપ્તિ થાય છે. દેવર્ષિ શતમ, મેં જે પહેલા કહ્યું તે પૌરાણિક આચમન છે. મુનિ, હવે હું પાપ હારી સ્ત્રોત આચમનનો વિધિ કહું છું. સાંભળો, પ્રથમ પ્રણવનું ઉચ્ચારણ કરીને ગાયત્રીની ઋચા તત્સવિતુહુ વગેરેનું જેમાં ઉચ્ચારણ થાય છે અને પદના આદિમાં ત્રણેય વ્યાહતો બોલાય છે, મંત્ર બોલીને કરેલું સ્ત્રોત આચમન છે. પ્રણવ, વ્યાહૃતિ અને શીર્ષક સાથે ગાયત્રીનો પ્રાણાયામ વખતે જપ કરવો જોઈએ. એ જ ત્રણ પ્રાણાયામ છે. લક્ષણ સહિત પ્રાણાયામોનું વર્ણન કર્યું. તેનાથી અનેક પ્રકારના પાપોનો નાશ થાય છે અને પુણ્ય ફળની વૃદ્ધિ થાય છે. હવે અન્ય પક્ષ માટે પ્રાણાયામની મુદ્રા કહું છું. તેમાં એવો સિદ્ધાંત છે કે ગૃહસ્થ અને વાનપ્રસ્થ માટે પાંચે આંગળીઓ દ્વારા પ્રણવ મંત્રનું ઉચ્ચારણ કરીને નાકના અગ્રભાગને દબાવી રાખો. આ મુદ્રાથી તમામ પાપો ભસ્મ થઈ જાય છે. બ્રહ્મચારી અને સંન્યાસીએ કનિષ્ઠિકા અને અંગૂઠા આ બે આંગળીઓથી પ્રાણાયામ કરવો. આપો હિષ્ઠા વગેરે ત્રણ ઋચાઓથી દર્ભ દ્વારા જળનું શરીર પર ત્રણ વાર પોક્ષણ કરવું, અથવા આ ત્રણેય ઋચાઓમાં જે નવ પદ છે તેના આદિમાં ઓમકારનું ઉચ્ચારણ કરીને તેનાથી માર્જન કરવાનો નિયમ છે. આવા માર્જનથી એક વર્ષનું સંચિત કર્મ ધોવાઈ જાય છે. ત્યાર પછી સૂર્યશ્વ આ મંત્ર બોલીને આચમન કરવું. આવા આચમનથી અંતઃકરણના પાપોનો અંત થાય છે. કોઈક લોકો માર્જન કરવાના અન્ય પ્રકાર પણ કહે છે. તેમનું કહેવું છે કે પ્રણવ અને વ્યાહૃતિ સાથે ગાયત્રી અને આપો હી સ્ટા આ સૂત્રની એકી સાથે ઉચ્ચારણ કરીને માર્જન કરવું જોઈએ. પોતાના જમણા હાથને ગાયના કાન જેવું બનાવીને તેમાં જળ લેવું, તે જળને નાકના અગ્રભાગ પાસે રાખવું અને મનમાં એવો વિચાર કરવો કે મારા ડાબા પડખામાં પાપ રહેલું છે. દર્ભ જેવી તેની આકૃતિ છે, તેનો શ્યામ વર્ણ છે. આવી ભાવના કરતા ઋતુક્ચ સત્યમ આ ઋચાનો પાઠ કરવો. ત્યાર પછી દ્રુપદા દીવ આ ઋચા બોલીને નાકના જમણા છિદ્રથી શ્વાસ માર્ગ દ્વારા શરીરમાં રહેવાવાળા પાપને હાથના જળમાં ઉપસ્થિત કરી તેના પર દ્રષ્ટિ નાખ્યા વગર તે જળને પોતાના ડાબા ભાગની ભૂમિ પર ફેંકી દેવું અને હવે એવી ભાવના કરવી કે મારું શરીર હવે તદ્દન નિષ્પાપ થઈ ગયું છે. ત્યાર પછી ઉભા થઈ જવું, બંને પગ જોડેલા રાખવા, અંજલિમાં જળ લેવું, તર્જની અંગૂઠાને અંજલિથી જુદા રાખવા, પછી સૂર્યનારાયણ તરફ જોઈને ગાયત્રી મંત્રથી અભિમંત્રિત જળ તેમને અર્પણ કરવું. મુનિવર, અર્ધ આપતી વખતે આજ પ્રમાણે ત્રણ વાળ જળ આપવું. ત્યાર પછી ઉપાસકે સૂર્ય મંત્ર બોલતા તેમની પ્રદક્ષિણા કરવી. મધ્યાહન સંધ્યામાં એક વાર અને બંને સંધ્યાઓમાં ત્રણ ત્રણ વાર અર્ધદાનનો નિયમ છે. પ્રાતઃકાળમાં સહેજ નમીને અર્ધ આપો. બપોરના વખતે લાકડીની જેમ ટટ્ટાર ઊભા રહી અર્ધ આપો અને સાયંકાળે આસન પર બેઠા બેઠા અર્ધ આપો. અર્ધ શા માટે આપવામાં આવે છે તેનું કારણ સાંભળો. મંદેહ નામના મહાપરાક્રમી અને ભયંકર આકૃતિવાળા 30 કરોડ રાક્ષસો છે. તે બધા સૂર્યને ખાઈ જવા ઈચ્છે છે. આવી સ્થિતિમાં તપ કરવું એ જ જેમનું ધન છે એવા બધા ઋષિઓ મુનિઓ ભગવતી મહાસંધ્યાની ઉપાસના કરે છે, સાથે સાથે અંજલિમાં જળ ભરીને છોડે છે. તે જળ વજ્ર જેવું બની જાય છે, તેનાથી દૈત્યો ભસ્મ થઈ જાય છે. આ કારણે બ્રાહ્મણો સંધ્યોપાસના કરે છે. આ સંધ્યોપાસનાની ક્રિયા મહાપુણ્યની જનની છે. નારદ, અર્ધદાનનો મંત્ર આ પ્રમાણે છે. સાંભળો, તે સૂર્ય હું જ છું, હું જ આત્મજ્યોતિ છું, હું જ જ્યોતિ રૂપ શિવ છું. આત્મજ્યોતિ મારું જ રૂપ છે, સર્વ જ્યોતિ રૂપ રસ હું છું. વરદાયની ભગવતી ગાયત્રી તમે બ્રહ્મ સ્વરૂપિણી છો, મારા જપમય અનુષ્ઠાનને સિદ્ધ કરવા આપ અહીં પધારીને મારા હૃદયમાં પ્રવેશ કરો. દેવી પધારો અને અર્ધના જળમાં પ્રવેશ કરવાની કૃપા કરો. દેવી ફરી મને દર્શન આપજો. સંસ્કૃત શ્લોક આ પ્રમાણે છે. સોહમ અર્કો અશ્યમહમ જ્યોતિરાત્મા જ્યોતિરહમ શિવઃ આત્મજ્યોતિરહમ શુક્લ સર્વ જ્યોતિ રસો અહમ્યહમ રસમ્યહમ આગચ્છ વરદે દેવી ગાયત્રી બ્રહ્મ રૂપિણી જપ અનુષ્ઠાન સિદ્ધ યર્થ પ્રવિશ્ય હૃદયમ મમ ઉતિષ્ઠ દેવી ગંતવ્યમ પુનરાગ ગમનાય ચ અર્ધયેષુ દેવી ગંતવ્યમ પ્રવિશ્ય હૃદયમ મમ. આ પ્રકારે અર્ધ આપીને પવિત્ર સ્થાનમાં આસન પર બેસી વેદમાતા ગાયત્રીનો જપ કરવો. મુનિવર પ્રાણાયામ પછી ખેંચરી મુદ્રા કરવાનું પણ વિધાન છે. પ્રાતઃ સંધ્યા સમયે આ મુદ્રાની જરૂર નથી. નારદ એના નામની વ્યાખ્યા કરું છું, સાંભળો. જેના પ્રભાવથી ચિત્ત અને જીભ આકાશમાં જઈને વિચરણ કરે છે તેનું નામ ખેંચરી છે, અને જેની પ્રેરણાથી દ્રષ્ટિએ બંને ભ્રુકુટીમાં રહે છે તે જ ખેંચરી મુદ્રા છે. નારદ સિદ્ધાસન જેવું બીજું કોઈ આસન નથી, કુંભક સમાન કોઈ પ્રાણાયામ નથી, અને ખેંચરી જેવી કોઈ મુદ્રા નથી, એ નિશ્ચિંત માનવું. શ્વાસને પ્રયત્નપૂર્વક રોકીને ઘંટા નાદની પેઠે પ્રણવનો ઉચ્ચાર કરો, તે સમયે અહંકાર અને મમતાને દૂર કરી સ્થિર ભાવે આસન પર બેસવું જોઈએ. મુનિવર નારદ હવે સિદ્ધાસનનું લક્ષણ કહું છું, સાંભળો. એક પગનું મૂળ લિંગના મૂળ સ્થાન પર અને બીજો અને બીજા પગના મૂળને વૃષણની નીચે રાખો. હૃદયને સ્થિર રાખવું, શરીર ટટ્ટાર સીધું અને ઠૂંઠાની જેમ સ્થિર રાખવું, ઇન્દ્રિયોને વશ કરી અને સ્થિર નજરથી ભ્રુકુટીના મધ્યભાગને જોતા રહેવું, આ યોગીઓને સુખ આપનારું સિદ્ધાસન છે. હવે ગાયત્રી આહવાન તથા નમસ્કારના મંત્ર કહું છું. છંદોની માતા ભગવતી ગાયત્રી મહાદેવી અહીં પધારો. માતા વરદાયીની દેવી અને અક્ષર બ્રહ્મ તમે જ છો. બ્રહ્મ સ્વરૂપિણી દેવી તમે મારા પર પ્રસન્ન થાઓ. દિવસમાં જે પાપ થયા છે તેમાંથી આપની સાયમ સંધ્યાથી તથા રાત્રિના સમયે થયેલા પાપોમાંથી પ્રાતઃ સંધ્યા દ્વારા મારો ઉદ્ધાર કરો. મહાદેવી તમે સર્વ વર્ણા સંધ્યા વિદ્યા સરસ્વતી અજરા અમરા અને સર્વદેવી નામથી વિખ્યાત છો, આપને નમસ્કાર હો. ત્યાર પછી તેજો અસિતિ વગેરે મંત્રોથી દેવીનું આહવાન કરવું જોઈએ. દેવી મેં આપનું જે કંઈ અનુષ્ઠાન કર્યું છે તે બધું પૂર્ણ થાય આ પ્રમાણે ક્ષમા પ્રાર્થના કરવી. સંસ્કૃતમાં શ્લોક આ પ્રમાણે છે. આયાતુ વરદા દેવી અક્ષરમ બ્રહ્મ સંમિતમ ગાયત્રી છંદસા માતરિદમ બ્રહ્મ જુષસ્વમે યદહાનાત કૃતે પાપમ તદહાનાત પ્રતિમુચ્યતે યદરાત્રાત કૃતે પાપમ તદરાત્રાત પ્રતિમુચ્યતે. સર્વવર્ણે મહાદેવી સંધ્યા વિધે સરસ્વતી અજરે અમરે દેવી સર્વદેવી નમો અસ્તુ તે. સ્કંદ અગિયાર અધ્યાય 16મો શ્લોક 68-70. ત્યાર પછી સારી રીતે શ્રાપમાંથી મુક્ત થવાનો યત્ન કરો. બ્રહ્મ શ્રાપ, વિશ્વામિત્ર શ્રાપ તથા વશિષ્ઠ શ્રાપ આ બધા બે પ્રકારના છે. બ્રહ્મનું સ્મરણ કરવાથી બ્રહ્મ શ્રાપની નિવૃત્તિ થઈ જાય છે. એ જ સમયે વિશ્વામિત્રજીનું સ્મરણ કરવાથી તેમનું શ્રાપ તથા વશિષ્ઠજીનું સ્મરણ કરવાથી તેમનો શ્રાપ નષ્ટ થઈ જાય છે. પરમાત્માનું ધ્યાન આ રીતે કરવું. જે પુરુષાકાર પરબ્રહ્મ પરમાત્મા મારા હૃદયમાં બિરાજમાન છે, આ સત્યાત્મક સંપૂર્ણ જગતના સાક્ષાત વિગ્રહ અને શાશ્વત છે, એમને પરમાત્મા કહે છે. એક ચિદ્રૂપ તથા વાણીથી અગમ્ય છે એવા એ પરમ પ્રભુનું નિત્ય ધ્યાન કરું છું. હિત પદ્મ મધ્યે પુરુષ પ્રમાણમ સત્યાત્મકમ સર્વ જગત સ્વરૂપમ ધ્યાયામિ નિત્યમ પરમાત્મા સંગનમ ચિદરૂપમેકમ વચસા મગ્યમ્યમ વચસામ ગમ્યમ. સ્કંદ 11મો અધ્યાય 16મો શ્લોક 75મો. આવું બોલવાનો નિયમ છે એ જ પ્રમાણે ઓમ ભુવઃ જાનુભ્યામ નમઃ, ઓમ સ્વઃ કટિભ્યામ નમઃ, ઓમ મહ રણાભ્યે નમઃ, ઓમ જનઃ હૃદયાય નમઃ, ઓમ તપઃ કંઠાય નમઃ અને ઓમ સત્યમ લલાટાય નમઃ. આ અંગન્યાસ છે. કરન્યાસ આ રીતે કરો. ઓમ તત્સવિતુ અંગુષ્ઠા ભ્યામ નમઃ, ઓમ વરેણ્યમ તર્જની ભ્યામ નમઃ, ઓમ ભર્ગો દેવસ્ય મધ્યમા ભ્યામ નમઃ, ઓમ ધીમહી અનામિકા ભ્યામ નમઃ, ઓમ ધિયો યોનઃ કનિષ્ઠાકા ભ્યામ નમઃ તથા ઓમ પ્રચોદયાત કરતલ પુષ્ટા ભ્યામ નમઃ. આ રીતે ન્યાસ કરો. હવે હૃદયાદિ નાશ કહું છું. ઓમ બ્રહ્માત્મને તત્સવિતુર હૃદયાય નમઃ, ઓમ વિષ્ણવાત્મને વરેણ્યમ શિરસે નમઃ, ઓમ રુદ્રાત્મને ભર્ગો દેવસ્ય શિખાયે નમઃ, ઓમ સત્યાત્મને ધીમહિ કવચાય નમઃ, ઓમ સર્વાત્મને પ્રચોદયાત નમઃ અસ્ત્રાય ફટ. આ પ્રમાણે હૃદયાદિ નાશ કરો. હૃદયાદિ નાશ કરો મહામુનિ. હવે પછી અક્ષર ન્યાસ કહું છું. પાપનો નાશ કરનારા ન્યાસ ગાયત્રીના પ્રત્યેક અક્ષરથી કરવામાં આવે છે. પ્રથમ ઓમકારનું ઉચ્ચારણ કરીને વરન્યાસ કરો. સર્વપ્રથમ તત્કારનો ઉચ્ચાર કરીને પગના બંને અંગૂઠામાં સકારથી બંને ઘૂંટીઓમાં, વીનો બે પિંડીઓમાં, તુનો બે ઢીચણોમાં, વનો બે સાથળોમાં, રેનો ગુદામાં, અણીનો લિંગમાં, યનો કેડમાં, ભનો નાભીમાં, ગોનો હૃદયમાં, દેહનો બંને સ્તનોમાં, વનો હૃદયમાં, શનો કંઠમાં, ધીનો મુખમાં, મનો તાળવામાં, હીનો નાકના અગ્રભાગમાં, ધીનો નેત્રોમાં, યોનો ભ્રુકટીના મધ્યમાં, યોનો લલાટમાં, નનો મુખના પૂર્વ ભાગમાં, પ્રનો મુખના દક્ષિણ ભાગમાં, ચોનો મુખના પશ્ચિમ ભાગમાં, દનો મુખના ઉત્તર ભાગમાં, યાનો મસ્તકમાં અને તનો બધા શરીરમાં ન્યાસ કરવો. જપ કરવામાં તત્પર રહેતા કેટલાક વિદ્વાનો આ ન્યાસ વિધિને ઈચ્છતા નથી. એટલે જો ન કરે તો દોષ નથી અને કરે તો લાભ જ છે. ત્યાર પછી જગજનની ભગવતી જગદંબાની જગદંબાનું મહામાયાનું ધ્યાન કરવું જોઈએ. ભગવતી ગાયત્રીનું ધ્યાન. આ ભગવતી પરમેશ્વરીનો શ્રી વિગ્રહ જાસૂદના પુષ્પ જેવી કાંતિ વાળો, કુમારી અવસ્થા વાળા લાલ કમળરૂપ આસન પર બેઠેલા, લાલ ચંદનનો લેપ કરેલા, લાલ પુષ્પો તથા વસ્ત્રોને ધારણ કરતા, ચાર મુખવાળા, ચાર ભુજાઓવાળા, બે નેત્રોવાળા, સ્ત્રુ માળા તથા કમંડલુને ધારણ કરતા, સર્વ શણગારોથી અત્યંત પ્રકાશતા, ઋગ્વેદને ભણતા, હંસ પર બિરાજેલા, બ્રહ્માજીના ઉપાસ્ય વેદોરૂપી ચાર પાંદવાળા, દિશાઓરૂપી આઠ પેટવાળા, વ્યાકરણ શિક્ષા કલ્પ નિરુક્ત જ્યોતિષ ઇતિહાસ પુરાણ તથા ઉપનિષદો રૂપી સાત મસ્તકો વાળા, અગ્નિરૂપ મુખવાળા, રુદ્રરૂપ શિખાવાળા અને વિષ્ણુરૂપ ચિત્તવાળા ગાયત્રી દેવીનું હું ધ્યાન કરું છું. બ્રહ્માજી રૂપી જેમનું કવચ છે, સાંખ્ય શાસ્ત્ર જેમનું ગોત્ર છે તથા જે આદિ મંડળમાં બિરાજે છે એવા ભગવતી મહેશ્વરીનું હૃદયમાં ધ્યાન કરવું. આ પ્રમાણે વેદ માતા ભગવતી ગાયત્રીનું વિધિપૂર્વક ધ્યાન કરીને તેમને પરમ પ્રસન્ન કરનારી મુદ્રાઓ કરવી જોઈએ. સુમુખ સંપુટ વિતત વિસ્તૃત દ્વિમુખ ત્રિમુખ ચતુર્મુખ પંચમુખ ક્ષણમુખ અધોમુખ વ્યાપંકાજલી શકટ યમપાસ ગ્રંથિત સમૂળ सम्मुख उन्नो उन्मुख विलंब मुष्टिक मत्स्य कुर्म वराह सिंहाक्रांत महाक्रांत मुदगर पल्लव आ 24 मुद्राओ छे। भगवती गायत्रीनी सन्मुख आ मुद्राओ करवानुं विशेष महत्व छे। त्यार पछी विद्वान पुरुषे सो अक्षरो वाली गायत्रीना एक आवृत्ति करवी जोईए। गायत्रीना 24 अक्षरो तो छे ज, जात वेद से सुनवाम सोम तथा त्र्यंबकम यजामहे, वैदिक मंत्रों बोलवाथी सो अक्षरो वालो गायत्री मंत्र थई जाय छे। मंत्र आ प्रमाण छे, सो अक्षर वालो। ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम त्र्यंबकम यजामहे सुगंधिम पुष्टिवर्धनम उर्वारुकमेव बंधनात् मृत्योर्मोक्षीय मामृताम्। ओम जात वेद से सुनवाम सोम मराति यतो निदहाति वेदः स नः परसदिति दुर्गाणि विश्वा नावेव सिंधु दुरित्या कर्गिः त्याग्निः। आ सो अक्षरोनी गायत्री छे। आ भूर्भुवस्व त्रण व्याहृतियो गणवामां नथी आवती। ओम एक प्रणवथी संपन्न छे। विद्वान पुरुषे एक वार आनो पण जप करो। जप कर्या पछी पहला ओंकारनु उच्चारण करीने भूर्भुवः स्वः साथे 24 अक्षरो वाली गायत्रीनो जप करो। आ प्रमाणे नित्य जप करवाथी ब्राह्मण संध्यानु संपूर्ण फल प्राप्त करी परम सुखी बने छे। अध्याय 18-16 समाप्त। बोलो श्री अंबे मात की जय।